કોઈ તારી સમજી નથી થઈ ભાઈ આપી આપે ડોલર આપે બીજું વાર શાંતિ હોય તો આવે વાતચીત કરો આપણે કઈ સત્સંગ વસંગ ખુલા છે એટલે બધા ખુલા હોય આખા વર્લ્ડ ના તમામ ખુલાસા પૂછાય વર્લ્ડ ની ઓબ્ઝર્વેટરી છે શું છે આ તમામ ખુલાસા પૂછાય વર્લ્ડ ની ઓબ્ઝર્વેટરી મનના ડોક્ટર મનના ફૂલ ડોક્ટર એટલે જે કામ કરવું હોય તે કરાવી દીધું વિધાઉટ એની ચાર્જ ચાર્જ બાદ નહીં કેટલાક વાર ચાર્જ લીધો કે છો ચાર્જ લીધો નથી ને હા એટલે જે કંઈ પૂછવું હોય કાશું હોય બધું મનના ખુલાસા કરો મન વશ કરવું હોય તો વશ કરી આવી જે કરવું હોય ત્યાં કરવું તમારે કશું પૂછવું નથી પૂછો પૂછો ને એ મારો ભાઈ પછી વાતચીત પૂછો નામ શું તે અરવિંદ રાણા અરવિંદ રાણા ખરેખર અરવિંદ રાણા હમણાં દાંત નું દવાખાનું ખોલે છે દાદા એટલે આશીર્વાદ આપશે પણ ખરેખર તમે અરવિંદ રાણા છો મારું નામ અરવિંદ રાણા છે એટલી મને ખબર હા પણ મારું નામ મારું કહેનાર કોણ છે તમે એ તો તમારે જાણવું જોઈએ તમે કોણ છે ના જાણો તો પછી ત્યાં કહું વેપાર શું દીધો તો આપ્યું દવાખાન ચાલે પછી ડેન્ટિસ્ટ તો હા અરવિંદ છે તમે શા ડેન્ટિસ્ટ છે અરવિંદ પાસ થયો એટલે ડેન્ટિસ્ટ થઈ ગયો પણ તમે કોણ છો હું આજે જીવાત્મા હા જીવાત્મા પણ તે આમ તો છે તે અરવિંદ ને કહે કે તમારે અક્કલ નથી એટલે તમે તમે પકડી લો છો જીવાત્મા હોય તો જીવાત્મા પકડે તમે અરવિંદ થઈને ફરો છો એટલે કે હજુ હું જીવાત્મા છું એટલે જીવાત્મા થઈ જવું જોઈએ આત્મા થઈ જવું જોઈએ શું થઈ જવું આત્મા થઈ અને પછી જો અરવિંદ તરીકે રહો તો આત્માનો કાગળ આવે તો આપણે લેવો અરવિંદનો કાગળ આવે તો અરવિંદ આપવો તમારે થોડું ઘણું રહે છે કે નથી રહેતું અમે કંઈ ફાયદો થયો કે ના થયો આ તો નિરંતર સમાધિ રહેવું જ્ઞાન ઉપાધિમાં સમાધિ રહેવું જ્ઞાન વલની અફઝાય બી અબધો રૂપિયા આવતો પ્રાપ્ત થાય એવું પ્રાપ્ત થઈ એને પાણી સાથે તૈયાર કરો શાંતાબેન ના નાના બેન જસુબેન જોર્જિયા થી ફોન કરે જોર્જિયા ધ્યાન લઈ ગઈ હતી ને નાની બેન જસુબેન જય સચિદાન જ્ઞાન બરોબર સારું રહ્યું છે કે આશીર્વાદ આપો અમે નવો ધંધો કરવાના છે એમાં સેટ થઈ જઈએ હા દાદા ભગવાન નું નામ દે દે કરજો અને અમારા આશીર્વાદ છે તમે જેટલું નામ દેશો નવું કલમો બધી તમારે આવી છે ને નવું કલમો ત્રિમંત્ર બધું બોલજો અમારા આશીર્વાદ છે, ખબર પડે ને, જય સત્ય. ચાલો ડાક્ટર પૂછવા, હું આવ્યું જાણતા નથી, કેવી રીતે હજુ હું આવી જાણ્યા પછી શાદી કરજો, એટલે શાદી કરતા રહેલી નથી ને, શાદી કઢાઈ ગઈ ભણ્યા છીએ, કોણ કોને પરણ્યા છે જાણવું છે ને, કોણ કોને પરણ્યા છે એ આપણે જાણવા જોઈએ. જયંતિભાઈ કઈ ના, જસુબેન ના વાર, જયંતિભાઈ જય સત્યરામ, જય સત્યરામ. ના જાણવું જોઈએ તમે, તમે જાણેલું ને બધું, તમે કોણ છે જાણેલું ને તમે, તમે કોણ છે, નામ તો તમારું નામ છે એ તો બધા જાણે છે, તમે કોણ છે ના જાણવું જોઈએ. માય નેવી માય કેનારા આઈ કોણ છે, આ ભગવાન ક્યાં રહેતા છે, બધું તમે ક્યાં રહેશે, સ્વર્ગમાં દેવ લોકો રહે છે, તો આ ભગવાન રહેવા ના દે, એ બી આ અમારી ભૂમિકા છે, અહીં તમારે રહેવાનું, એમનું પોતાનું હોય જ મુકામ હોય તો જ રહેવાય, શું ધંધો છે એમનો ભગવાનનો, ઉધાર કરે નહી, આખું વર્લ્ડ ચિંતા માં પડ્યું છે ને, શું ઉધાર કરે, આવે એ તો કર્યો, આ જો ભગવાન જો કર્યો હોય ઉધાર તો એ ચિંતા બધા લોકો ને, એટલે ભગવાન નથી કર્યું, ભગવાન આવા હોય નહીં, ભગવાન તો બધા ભગવાન જ હોય, એ ઉદ્ધાર કે ઝીણો ઉદ્ધાર એ તો પછી કરે નહીં, શું કરે, બરાબર ને, ઝીણો ઉદ્ધાર એ આપણે કરવાનો, ઉદ્ધાર એ આપણે કરવાનો, ધીસ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી, નોટ ધીસ રિસ્પોન્સિબિલિટી. તમે રાહ જોયું નહીં, રાહ નીચે પગથિયા એને ઉડા ઉતરી, નીચે પગથિયા જઈને આપણે કઈ શું ચોર છે તો શું કે પડઘો પડે, હા તારે એ તું ચોર છે, એટલે આપણને ગમે ને કે ચોર તો શું શું સમજો છું, તો પછી મારા જેવો કે એને એવું વળ્યા કરતા તું એમ કરીને તું એને કહે તું રાજા છે, એટલે તને રાજા કહે, શું કે માટે આ તારું પ્રોજેક્ટ છે આ બધું, હા ભગવાને હાથ ગાળ્યો નથી, ભગવાનની હાજરીથી ચાલે બધા, એમની ગેરહાજરી હોય તો એક સેકન્ડ પણ આ જગત ચાલે એવું નથી, અને ભગવાન નહીં તારી અંદર જ બેઠેલા છે, અને પ્યોર સોલ રૂપે રહ્યા છે પોતે, શું કહ્યું, અને ઇમ્પ્યોરિટી બધી તારી અને પ્યોરિટી એમ, તમે સમજ પડી ને, ભગવાને આ જગત કેટલા કેટલા વર્ષમાં તેને ક્રિએટ કર્યું છે, આ એકલા તો થાય નહી, એકલો સિરિયસ કરે, એટલે કેટલા ભાગીદાર છે, એટલે આ જગત ફરીના સાયન્ટિસ્ટે મને પૂછતા હતા, મને કહે છે કે અમારા ક્રાઇસ્ટે કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ, તમે શું કહેવા માગો છો, ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ, તમારે ફેક્ટ જાણવું છે કે વ્યૂ પોઈન્ટ જાણવું, ફેક્ટ જાણવું છે, by fact the world is the puzzle itself, puzzle for you vignan thi bhut hai lete ke thai vignan thi jem two at ne o ઉપર ભેગા થાય તો પાણી બનાવવા કોઈ મેકર ની જરૂર ખરી? પાણી બનાવનાર મેકર ની જરૂર ખરી? તું એચ ને ઓ ભેગા થઈ જાય ઉપર, તું એચ ને ઓ પરમાણુ ભેગા થાય તો પછી પાણી મેકર ની જરૂર ખરી? વિજ્ઞાન થી ચાલે. પછી સાયન્ટિસ્ટ ને કહ્યું, મેં શું કહું છું, તમે સત્ય માની ભાઈ કોઈ ક્રિએટર, એને ક્રિએટ કર્યું માનીએ અમે, તો કઈ ખ્યાલ કર્યું? એટલે ખ્યાલ મને ખબર નથી કહેતો. તારે બિગિનિંગ તો થયું છે કે નહીં થયું હોય? કારણ કે બિગિનિંગ તો બધા કાર્ય થઈ ગયેલું છે. તારે બિગિનિંગ થાય ત્યાં ડાયરેક ના આવે, ત્યાં ના આવે બિગિનિંગ થાય તેના, તો આ તો અનાદિ અનંત છે. કેવું છે તમે હવેલું? આપણા શાસ્ત્રકારે કહ્યું છે કે અનાદિ અનંત જગત છે. એવું હવેલું? તમે હવેલું અનાદિ અનંત તમે? એટલે અનાદિ અનંત છે એટલે એવરલાસ્ટિંગ છે, એમાં ક્રિએટ કરવાની જરૂર જ ક્યાં રહી? એટલે કે કુંભાર નથી, ક્રિએટરનો કુંભાર નથી. શું નથી? કુંભાર નથી. ક્રિએટરનો અર્થ કુંભાર થાય. શું થાય? એટલે ભગવાન તો ભગવાન જ છે. મેં બેઠા બેઠા ચાલ્યા કે મેં સવારે બેઠા, તમને દેખાય? તને દેખાય? મેં દેખાય ભગવાન તને? એમ કે મારી અંદર પાર્ટ ઇમ્પ્યોર ભગવાન છે અને મારો પાર્ટ ઇમ્પ્યોર છે, એમ કહ્યું તમે. તો કે છે કે મારામાં જે ઇમ્પ્યોરિટી છે એ મને ભગવાને જ આપી ને. ભગવાન શું આપે? એમ પણ હોય ક્યાંથી ઇમ્પ્યોરિટી? એ પ્યોરની પણ ઇમ્પ્યોરિટી હતી. આ લાઈટ પણ અંધાર હોય ખરું? આ લાઈટ છે એને પણ કશું તમારે અંધાર હોય શું થયું ભાઈ? ખરું ભગવાન શું હોય? એને પણ ઇમ્પ્યોરિટી હોય જ નહીં, વસ્તુ જ ના હોય. આવું ના બોલાય. તો કે આ ઇમ્પ્યોરિટી ની જોડે પ્યોરિટી કેમ ની રહે છે? આ લાઈટ છે પણ પેલા અંધાર નહીં દેખાતું. એટલે ભગવાન ને ઓળખવો જોઈએ. ભગવાન શું છે વસ્તુ ઓળખવો જોઈએ. ભગવાન ક્રિએટર છે એવું તમને લાગે છે? હજુ તો આપડે બીજા પુરા કાઢીએ વિજ્ઞાન અને આપણો આત્મા કબૂલ કરે એવું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? અને તેથી અભય મળ્યા છે ને ભગવાન ને નહીં ઓળખતા થી અભય મળ્યા. શું આપણા શાસ્ત્રકારો અનાદિ અનંત કહ્યું? બહુ મારી ઠોકી ત્યાગે કર્યું છે. સમજ છે ને? સમજ બધા અનાદિ અનંત. અનાદિ અનંત નો અર્થ શું થાય કે એવર લાસ્ટિંગ, એમાં ક્રિએટ કરવાની જરૂર ના થાય. જો આ તો વિજ્ઞાન શું ભૂ થયેલું છે, કેવી રીતે થયું છે એવું સમજાવવા તૈયાર. શું થયેલું છે આવું હોય તો સમજ હોય ને? આ તો વિજ્ઞાન શું ભૂ થયેલું છે. આ જગત વિજ્ઞાન જ છે. ભગવાને ભગવાન તો આત્મા ભગવાન જ છે. એમાં કોઈ દાડે આ આવું મહેનત કરે નહીં ક્રિએટ કરવાની. જે મહેનત કરે ને એટલે બધું લોકો હું હા સમજણ ના પડે એટલે પછી હું તમને આવું કહું. એના કરું આ બધા સંતો બનતો એ કહેતી સમજણ આ સમજાય એવી વસ્તુ હોત તો હિમાલયમાં જવું ના પડે ને. કેટલા આવતા પછી બાવા થયા પણ કશું પડે. સાચી વસ્તુનું સમજ આવી હતી, ફેક્ટ વસ્તુ જ આવી હતી. બધું પૂછા પૂછા બધું પૂછાય. બેનનો પ્રશ્ન છે, હવે તમને શું લાગે છે ભગવાન શું કરતા છે એ કહો. આ બધું ભગવાન એક ગાઈડિંગ ફોર્સ છે, કોઈ આ છે કે તે છે એવું નહીં, પણ એક ગાઈડિંગ ફોર્સ છે, આપણને માર્ગદર્શન આપે એવું એક ફોર્સ છે. એને શું પગાર આપડે આપવો પડે? ના ગાઈડ આપડે આ દિલ્હીમાં જઈએ છીએ તો ગાઈડ રાખીએ છીએ અને 5 રૂપિયા આપીએ છીએ. એ લોકો ને તો જીવવું હોય એટલે આપડે આપવું પડે. ના પણ આ ભગવાન જો ગાઈડ કરતા હોય તો આ ચોર લોકો એવું કે છે કેમ ભાઈ આ ચોરી કરતા ભગવાન કે છે પ્રેરણા કરે છે એટલે કરું છું તો ભગવાન આવી પ્રેરણા કરે ખરા. તમને કેમ લાગે ભગવાન ચોરી કરવાની પ્રેરણા કરે? તમને કેમ લાગે ચોર લોકો કહે છે મને ભગવાન, ના ના ચોર લોકો કે છે મને ભગવાન પ્રેરણા કરે, ભગવાન પ્રેરણા કરે આવી? તમને કેમ લાગે છે? આ લુચા કહે છે મને મને ભગવાન પ્રેરણા કરે. આ લુચા કહે છે કોને પકડ્યા, કોને આ બધું માર કે છે લાયા? ભગવાન આપે તો ભગવાન ગુનેગાર, આપડે શાના ગુનેગાર? ભોગવવું આપડે પડે છે ના ના, આપડે ભોગવવું પડે છે. જે એવું છે ને જે કરે એ ભોગવે, ભગવાન જો આવ્યા હતા એ ભોગવે, આપડે ભોગવું સારું પડે. હા તો આપણા કરેલા આપણા કર્મ ભોગવાના. ભગવાને તમારું કોઈ કાર્ય કર્યું મને કહો, એકાએ દેખાડો. ચાલો એક પણ કાર્ય કોઈ કરેલું હોય ને એમ પોતાના ખાતરી હોય તો મને કહે ભાઈ આ મારું ભગવાને કાર્ય કર્યું. હા તો વાંધો નથી ભગવાન, તમે તમે તમે જે પણ ભગવાન ગણો છો તે તમારી સમજણ અને મારી હું જાણું છું. હું વધારે માનું છું ભગવાન ને, તમે મતલબ સમજણ નહીં એટલે માનો છો એટલે ભગવાન ને સમજવાની જરૂર છે અને તો જ આપણને ફળ મળે. અત્યારે ચિંતા કોઈ દર થાય છે તમને? પછી ભગવાન મળ્યા પછી ચિંતા થાય નહીં, ભગવાન ને ઓળખે ને તારો પછી ચિંતા ના થાય. આ તો નહીં હું ભગવાન ને ઓળખ્યા અગર ચિંતા થાય છે, મતભેદ થાય, મતભેદ પડે એને એને ભગવાન જ કેમ કહેવાય? ભગવાન માનતો હોય તેને આવી સ્થિતિ ના હોય, ભગવાન તો ભગવાન જ હોય. તમને આ ચોરો ની વસ્તુ બહુ ગમતી હતી એટલે પછી મનમાં એમ થયું, ડરણ હતા એટલે મનમાં એમ થયું કઈક લાગતો લઈ લેવા દે. એટલે તમે તમારી મેરેજ તમારા બહુ ને રહીને જ આ બધું થયા છો. ભગવાન જો કહે તો હી ઇઝ રિસ્પોન્સિબલ. હું તો ચોખ્ખું કહું છું કે તમે ભગવાન મારે શું લેવા દેવા આ તો કહે છે પરણાયો તે ભગવાને. એટલે છોકરા કોને કર્યા હતા કે એ ભગવાન જ કર્યા હોય હોય તું ના હોય તો તાર છોકરા કર્યા. લોકો આપણા વખતે ભગવાન મને છોકરું આવ્યું એટલે મને કઈ હાલ્યું હતું. પછી શું કરે મરી જાય ત્યાં લોકો પાછા ભગવાને મારો છોકરો મારી નાખ્યો. એટલે હું એવું ભગવા મને સમજો ભગવાન ભગવાય નહીં બતાવ્યું. ભગવાન મને નુકસાન કર્યું, મને છોકરું મારી નાખ્યું. ના ભરાય ભગવાન તો ભગવાન છે. તો સાઈ લોકનો નાશ છે, ચૌદ લોકોનો નાશ છે અને એક સેકન્ડ પણ જો તમે સમજો તો તમે પાસ આનંદ હોય. આ તો ગપ્પે ગપ્પા બરોબર ને આ બધા ગપ્પા મારા કંઈ દાડો ભરે કે આપણે કરેક્ટ માનવું જોઈએ ને જેનાથી ફળ આવું જોઈએ. સાબુ ગલવાથી જો કપડાનો મેળ ન જાય તો એ સાબુ ન હોય. તમને લાગે ને સાબુ ગાલીએ તો એક મેળ ના થાય? સાબુ ગાલીને જો બધું ક્લીન થઈ ગયું, સાબુ ગાલીને બધું ક્લીન થઈ ગયું તો પછી આ જગત કેવી રીતના ચાલવાનું, એનું ફંક્શન કેવી રીતે થવાનું? જગત વિજ્ઞાન થી ચાલી રહ્યું છે અને કોઈ અટકાવનાર નથી. ભગવાને અટકાવી ના શકે. ભગવાન આમ કૃષ્ણ ભગવાન સુઈ ગયા હતા નહીં, એ વાસુદેવ નારાયણ હતા. માર્યું તીર એ કૃષ્ણ ભગવાન મરી ગયા. શું કહ્યું? નહીં ચાલે નહીં, આ તો બધું એમને કુદરતી ચાલી જ રહ્યું છે. આ જગત આમ ભગવાને કશું કરી શકે? ભગવાનમાં સંદાસ દેવાની શક્તિ નથી, મારામાં નથી, મહાવીરનામાં નથી, કૃષ્ણમાં નથી. આ બધું જગત કુદરત છે. આ બધું તો અને નેચર એટલે શું? સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. તમે આખી જિંદગી એક પણ કામ કર્યું હોય મને કહો તો આપડે પુરવાર કરીએ. શું કહ્યું? મેં તો નથી કર્યું. કૃષ્ણ ભગવાન જગત આખું પ્રકૃતિ પ્રકૃતિ ભમેડ્યા પણ નતા લોકો ને પોતે બેસી રહી શકે નહીં, એક સેકન્ડ પણ બેસી રહી શકે નહીં. કૃષ્ણ ભગવાન માનતા હોય તો કૃષ્ણ ભગવાન ની વાત સમજવી પડે. એમનું એવું પછી કે આપણે આપણે જે ફિઝિકલ લાઈફ જીવન છે એમાં કે છે આપણે અમુક પાર્ટ માં તો કંટ્રોલ કરી શકીએ. એમ શું કરી શકીએ? કંટ્રોલ. ઓહો, કંટ્રોલ કરાય, ડાઢ દુખી હોય કંટ્રોલ કરાય, માબૂમ કરી મળે. વર્લ્ડ માં કોઈ જન્મ નથી, સંદાસ જવાની શક્તિ નથી વર્લ્ડ માં કોઈ એવો પાઠ હોય તો તમે શું કંટ્રોલ કરો? તમે વિચાર તો કરો જરા, આવું કેમ ચાલે? તે આ કંટ્રોલ ક્યારે થાય? હું આ જોયું એ તમે જાણો ત્યાર પછી આપણે તમે એ જ જાણતા નહીં. એમ કે છે કે ફિઝિકલ લાઈફ અને રિયલ લાઈફ એને તમે ક્લેશ કરો તો કેવી રીતના થાય સમજાય? ફિઝિકલ લાઈફ અને આધ્યાત્મિક વાત એ બંનેને કેમનું ક્લેશ થાય? તો ફિઝિકલ લાઈફ ભમેડા કહેવાય છે. આખું વર્લ્ડ COPS છે, ટ્રક છે, પોતાની શક્તિ ચાલતું નથી પણ બીજી શક્તિ ચાલી રહી છે. શું કહ્યું? એટલે ટોપ છે, મેં પુસ્તકમાં લખ્યું ટોપ ઓલ ધેટ. એ સમજાવો ને કઈ શક્તિથી ને કેવી રીતના ચાલી રહ્યું છે? એટલે આપણી પોતાની શક્તિ ચાલી ને. હા, તમારામાં જો ઊંઘવાની શક્તિ હોય તો મને કહો, ઉઠવાની શક્તિ હોય તો કહો, ખાવાની શક્તિ હોય તો કહો, ઉઈ જવાની શક્તિ હોય તો કહો, ચંદા જવાની શક્તિ હોય તો કહો, નાવાની શક્તિ હોય તો કહો, અહીં આવવાની શક્તિ હોય તો કહો, તમારું કઈ શક્તિ છે કહો મને. પછી તમે કશું કરી શકો? કેવું કરી શકો? કઈ શક્તિ ના હોય તો બધું કેમનું ચાલે? આ બધા અહીં બેઠા કેમ ના હોય? શક્તિ ક્યાં બેઠા છે? ખરા, પણ એ પોતાની શક્તિ નહીં બેઠા. તો કોની શક્તિ થી બેઠા? હા, હું તમને સમજાવું. પડું થોડો દાખલા આપું. એક ભાઈ છે તે રોજ ધ્યાન કરતા હતા. ધ્યાન સમજે ભાઈ ને? એટલે પદ્માસન વાળીને કરતા હતા. પદ્માસન તમે સમજ્યા? પદ્માસન આ પગ ઉપર પગ ચડાવીને પદ્માસન વાળીને ધ્યાન કરતા હતા. પછી નિરાંતે ધ્યાન કર્યા કરે 10-15 મિનિટ સુધી. તેને પૂછ્યું, મેં શું કરો છો? તો હું ધ્યાન કરું છું. સાફ બીજાને પૂછ્યું, મેં શું કરો છો? શું કહે છે ભાઈ? ધ્યાન કરતા નથી. તારે કશું બોલ્યા નહીં ને મને આમામ કરવા માંડ્યા. એ શું કેવા માંગે છે? એ શું કેવા માંગે છે? તો મારે એમને કેવું પડ્યું કે તમારે પગ કરતા હતા કે તમે કરતા હતા? સર સમજો, એવું બોલો છો તમે? જો પગ કરતા હોય તો તમે નતા કરતા, કારણ તમે કરતા હોય તો ઘણી જરૂર નથી. તારે એનું ભોન થઈ પડ્યું. હું તો પડું ને આ સંદાસ ને આ બધું સાયન્ટિફિક આ બધું ભેગું થાય. બ્રેન સારું હોય તો કામ થાય, નહીં આ સારું હોય તમે કેવી રીતે આવો? કેળા કેળા ખડે મોટર કેવી રીતે આવો? હું તમારી શક્તિ છે. વર્લ્ડ માં કોઈ માં એવો જન્મ છે જેના એક સેન્ટ પણ શક્તિ હોય? આ તો સાયન્ટિફિક થતા એટલે બધું ભેગું થઈને કાર્ય થાય એ તો પાર્લામેન્ટરી પદ્ધતિ કહેવાય. શું કહ્યું? એને હું કરું છું એવું કેમ કહેવાય? તમે સમજ્યું ને? આ બધું હાથ સારું હોય, ફળું સારું હોય, વાંચો સારી હોય, દાંત દુખતા ના થાય હોય, સારા ફૂકાય થાય કેમ? તમને થોડું સમજાવ્યું મારું કહેવાય? સમજાય પડે તો આગળ વધો. એ તો આપણને મને કંઈ એવું નથી, મારે ઠસાઈ દેવું નથી, મારે તમને ઠસાઈ દેવું નથી, મારે તમને સમજણ પડે તો સમજો, ન સમજણ પડે તો તમારી મરજીની વાત. શું કરું? એટલે આ વાત બધી હવે જો પગ સારા હોય, પગનું નામ દઉં છું, તો પછી તું કરતો નથી. આ પગ સારા હોય, આ બધું તકેદ બધું સારું હોય તો મારે થાય તો શું તમે કરતા નતા? શું કરું? એટલે તમે એક પણ કાર્ય કર્યું હોય તમને દેખાડો. એમ કે છે આપણે અહીંયા બધા છીએ, દરેક ને પોતાનું કઈ ફંક્શન તો ખરું ને? પોતે નક્કી થયા સિવાય પોતે કોને કહે છે? પોતે નક્કી થયા સિવાય પોતાનું સેલ્ફ નું રિયલાઇઝ કર્યા સિવાય પોતાની જાતને કોને માને છે? આ પોતાની જાતનું નક્કી થયા સિવાય પોતે હું આ કેમ કહેવાય એમ છો? મિનિંગલેસ વાતો કરીએ. તમને થોડું સમજાયું કહું છું? ના સમજાય તો જવાય છે. ઘણા ઘણા કારણ પેલું માનેલું ને એટલે વાસિન તો મોટો આ ધબકો પડે એટલે ગુંચવાય તો જવાય. પણ જરા બે ચાર દડા આવો તો સ્થિર થવાય. એનું સમજવા માગતા હોય તો સમજવાનું મળશે. શું ગુજરાત તો ઊભો થાય ને ઘણા કારણ આપણે માનેલું હોય અને તમારે કારણ નહીં, ઘણા માણસો જતું જાય. એક વાર મેં કહ્યું શું તમારું નામ? તમે શું કહ્યું? કેમ ગાળગડી પૂછ્યું? તો હું અરવિંદ જ છું ને. મેં પણ ખરેખર અરવિંદી ત્યાં ખરેખર જ છું. તમે કહું તો નામ મારું નામ કહેવાય? તમારે મારું નામ બોલો છો મારું ત્યાં ઘડિયાળ મારું છે એમ કહીએ તો ઘડિયાળ તમને જુદા નહીં? એટલે જુદા તમે કહો નામ ને તમને જુદા નહીં હા જુદા. એ મને શંકા પડી ગઈ આ તો આવે કે આવે શું થશે કે છે હું અરવિંદ છું ને એ શંકા મળી પડી. મેં શંકા પાડવા હારું મેં કર્યું બધું. આ શંકા પડે તો સાચી વાત જડે, શંકા ના પડે સાચી વાત શું જડે? એટલે શંકા પાડવા માટે આ તમને એવું કરીએ સમજો ને. અને સાચી વાતથી ખોટી વાતથી શંકા પાડવું એ ગુનો છે. એટલે માણસને દુખરી જાય બરોબર. ભગવાન જે કરતા હોય તેનાથી જે કરતા હોય એનાથી બહાર એક શબ્દ અમારે બોલાય. કારણ કે ભગવાનને જોડે જઈએ એમ જોડે એને માટે છે. આ લોકોના લોકોને સુખને માટે પીએ એવું કોઈને દુઃખ ન થાય એવું અમારે લાઈન થાય. અને તમે માગો આપવા તે શું કહ્યું? પણ તો હું નિમિત્ત છું. શું કહ્યું? હું ભગવાન નથી. ભગવાન તમે પ્રગટ થયા છે તે હું જ્ઞાની પુરુષ છું. એટલે તમે વર્લ્ડની ઓબ્ઝર્વેટરી જે પૂછે એ બધું જ્ઞાન મળે છે. બરાબર ને? ભગવાન તો દાદા ભગવાનને પ્રગટ થયા છે તેને હું બહુ આમ કરી નમસ્કાર કરું. બરાબર ને? પણ એ દુનિયાનો કરતા નથી એ ભગવાન. શું કહ્યું? તમારામાં જ છે પણ તમારામાં અવ્યક્ત છે ને આ અવ્યક્ત થયેલો છે. શું થયેલું? તમે સમજ પડી ને? તમારો પ્રગટ થયેલો નથી ને આ પ્રગટ થયેલો છે. હું તમારો દીવો સગાયેલો તમારા પ્રગટ થઈ જાય. શું કહ્યું? અને પ્રગટ થયા પછી ચિંતા ઉપાધિઓ જાય. ખોટું માનીએ એ ભગવાન છે, ભગવાન કંઈ છે, આ બાજુ છે એનું કશું કાલ્યાણ ભગવાન કઈ સીધી વાત નહીં. માર ગપ્પે ગપ એમ કે મારી અંદર જે ભગવાન છે એ જાગે કે ના જાગે, ને જાગે તો હું બદલાવાનો થોડો છું. આખા બદલી જાઓ આખાય જો બદલે ગઈ ના જો બદલે જુઓ. બદલી જશે આવા ના રહો. આ ધોયલા મુરા જેવા દેખાડો ને પછી આખા બદલાઈ જશે. દેવ જેવા દેખાશે, દેવ દેવ હોય ને. કારણ છે ચિંતા, એક ચિંતા થાય મારી પર $2,00,000 નું આવું મળશે કઈ સાથે રસ્તે જઈએ તો. હું કઈ ભગવાન નથી કે કરતા નથી, શું કહ્યું. આ દુનિયામાં ક્યારેય પણ ન ઉત્પન્ન થાય એવી વસ્તુ, અપૂર્વ વસ્તુ ઉત્પન્ન થઈ છે. આ અક્રમ વિજ્ઞાન તો આપણું કામ કાઢી લઈએ, શું કહ્યું. બને નહીં ઇમ્પોસિબલ વસ્તુ પોસિબલ થઈ પડીએ છે ભગવાનની કૃપાથી. નહીં લોકોના પુણ્ય જાગ્યા છે, શું થયું. ભગવાનની કૃપા તો કાયમ એ રહેશે, કાયમ કોઈ દાડે ચોર ઉપરે હરખી કૃપા અને કેલા ઉપરે ગટર ઉપરે. આ ગટરો છે ને એની ઉપરે હરખી કૃપા મેની, અને પાણી આવે છે તેની ઉપર હરખી કૃપા મેની. મેની બેની ઉપર હરખી કૃપા હોય ને, એ ગટર ઉપર ઓછી કૃપા હોય. એવા ભગવાનને ગટરો છે, આ તો લુચા એ ગટરો છે, અને પેલા સૌકાર ને દાન આપનારા એ બધા છે. પેલો આ પાણી છે બેની ઉપર હરખી. બોલાવે આ બેહું બહુ મુશ્કેલ થયું, અને ઘણા કારણો માનેલું નહીં એકદમ. કેમ કરીશું તેમ ચાર એમનો દોષ નથી, મોટો બ્લોક લાગી જાય. એક માણસે મને કે મને હું અરવિંદભાઈ નથી, આ તમે આ પૂછ્યું મને આ શંકા પડી ગઈ. હવે તમે મારે શંકા પાડી હતી, કશો વાંધો નહીં એનું હું કરી આલી છે. તમે અરવિંદભાઈ છો પછી પછી અંદર પાડી પછી જ્ઞાન આપી. તમે અરવિંદભાઈ ખરા પણ વ્યવહારથી, ખરેખર રીતે નહીં, વ્યવહારમાં લોકોને ઓળખાવા માટે વ્યવહાર જે કરવો છે ને એના માટે અરવિંદભાઈ. અને ખરી રીતે નિશ્ચયથી તમે આ છો, શું કહે. બાય રિલેટિવ વ્યૂ પાણી પીવાર અરવિંદભાઈ, બાય રિયલ વ્યૂ પાણી પીવાર પ્યોર સોલ, શું કહે. એટલે પછી એનું પીઠ થઈ જાય. એક દિવસ સળગી ગયો એટલે પછી ચિંતા જાય, ઉપાધિ જાય, કેમ કહેવાય. 50,000 માણસ ફરી ગયો, એટલે માણસ ફરી ગયો. બીજા કોઈ લેવાના આવશો એક વખત આ રહ્યો શું કરો. ફરી ગયો મિત્ર, બસ આટલું. મેટર ગોડા કાઢે કોણ બોલ્યો પેલો ગોડો. એ ગોડો ઘરે રહ્યો છે ને, જય રવા જામ. મારી પાસે આ સિલેક્ટ નથી કરતા, આ તો આ બધું કઈ ગુણ જાગી છે. આજે નહીં મળે દાદા, મેં સાંભળ્યું ને કે તમે આપવાના છો, 10-10 આવી ગઈ. સાંભળ્યું ને કે તમે આપતા છો એટલે હું 10-10 આવી ગઈ. તારે પચાસ શું કરવો છું મને પોતાને નથી આવ્યો લખવા. તો પછી મારા હાથ દાદી આલે, મારા હાથ દુખે ને દાદી આલે છે. તમને શું ન્યાય લાગે તો આ ડાયો થયો કે નહીં થયો, એક થયો કે નહીં થયો. તમને કેવું લાગે, ઘોડો છે કે ડાયો છે? તાર પછી હું ભગવાન બનાવું છું, માણસ ને શું બનાવું છું. નબળી બધી જતી રહે ભગવાન માં આવેલો છું, ભગવાન છે. અને તમે ભગવાન જ અત્યાર સુધી તમને આ પ્રકૃતિમાં બંધાયેલા છે. ભૌતિક સુખોની વાંચન આવશે, ભૌતિક સુખોની ઈચ્છાઓ છે ત્યાં સુધી તમે બંધાયેલા છો. એ ઈચ્છા હું તમારી કાઢી આપું, સાદા સુખ ની ઈચ્છા બતાવું, ત્યાં પછી તમે ભગવાન થઈ જાઓ. શું કહ્યું, સમજાય તમને. ના પણ હું કરી આપી તમારે, મને મારી પર તમને એમ લાગે કે દાદા ઘરે 2-4 કલાક બેસવા વાંધો નથી તો મને કહેજો, તો હું 2-4 કલાક કરી આપી. કઈ 4 કલાક હું છેતરી લેવાનું, ના 6 મહિના છેતરી લઉં તમને. તો પૈસા લેવાનું નથી, પહેલી ડિપોઝિટ લેવાનું નથી, મારે પૈસા લેવાનું નથી, પછી નહીં લેવાનો, એમ કઈ છેતરી જવાનું નથી ને. તો વાંધો છે તમને, ચાર કલાક બે બે હોય તો અનુકૂળ આવે છે. અમારો શબ્દ તમને એમ લાગે એક કઈ વાંધો નથી તો તમે બે ગયો, સેફ થાય લાગતો હોય અનસેફ લાગતો ના બેસતો. નબળે જતી રહેતો ભગવાન થાય જ ના થાય, પોતે નબળે લીધે જ આ દિવાત માટે, અને નબળી જાય એટલે શિવ થયો, શું થયું, અને શિવ થયા પછી પરમાત્મા થાય, શું થયું. તમને ઘણી વાત છે કંટાળો આવ્યો છે લોકો, શું કે છે એ છે કે દુનિયામાં બધામાંથી નબળાઈ નીકળી જાય તો શું થાય, નીકળે નહી સિર્ફ નીકળે પણ બધામાં નહીં, હોવામાંથી ના નીકળે. આ તો આ કઈ કુદરતી મારે ભાગે આવ્યો કોમ, અને કઈ કુદરત દીવો હજી ગયો તો હજી ગયો, આ તો હોતું જ નથી કોઈ દાડે, આ હોતું જ નથી. કોક જ આવું અજવાળું થઈ જાય છે, ત્યારે લાખ બે લાખ માણસો અમે છૂટ્યા કરો લે છે બિચારા, અબજો માણસોમાંથી કેવું આ થાય નહીં થાય, એ બુદ્ધિ નથી. તમને થોડું આમાં સમજ પડી એ મારી વાતમાં, ભાઈ તને કઈ સમજ પડી એમ કઈ વાંધો વધતો હતી કે હજી હશે વાંધો નહીં, મને મને કઈ ખોટું ના લાગે, તમારું અપમાન કરો તો મને ખોટું ના લાગે, હું તમારું અપમાન નહીં કરું. શીખવા જ આવેલો છે અહીંયા, એમ કે છે અહીંયા જાણવા ને શીખવા માટે જ આવ્યો છું. બહાર પૂંચારી ગયો જાણવા માટે આવ્યો હતો, જાણવા માટે તો એક દાડો ચાર કલાક બે ચાર કલાક આવે મારી બધું તમને, પછી તમારે મેં તમે પોતે જ કહેજો કે ના આ તો આ જ વાત હતી હતી, અમારી ભૂલ હતી. દાદા એમનું કેવું એમ છે કે બધા અહીંયા આટલા લોકો આવેલા છે અને આટલા લોકોને લાભ થાય, પછી એમાંથી બીજા લોકોને લાભ થાય, પછી એનાથી વધારે લાભ થાય, તો એવું અશક્ય કેમ, બધા કેમ બધામાં કેમ પ્રકાશ ના થઈ શકે, બધામાં પ્રકાશ કેમ ના આવી શકે, બધામાં કેમ પ્રકાશ ન આવી શકે, એવું અશક્ય કેમ, એટલે બધામાં કેમ બધા કેમ એવા સારા ના થઈ શકે, બધા થાય તો આપણે પૂછવા જઈએ કોઈ થવા તૈયાર નથી. આપણે કઈ તમારે તમારે સાચું સુખ જોઈએ છે ભૌતિક સુખ, ત્યારે અમને તો આ સુખ ગમે છે કેવું નથી એટલે ના કહે છે મને, ખબર પડી ને, તો થાય એ કહે તો થાય, પણ એવું કોઈ કહેતું જ નથી. બધાને આ દેખાતું શું ગમે છે અમે છોડવા તૈયાર નથી, આ જે વાંખે દેખાય છે કોને સંભળાય છે ધીરે દેખાય એ શું છોડવા તૈયાર નથી, એને પછી આ થાય છે. એ લોકો ના કેમ કે એ લોકોને એવી એ લોકોને કંટ્રોલ કોણ કરે છે, ના કહેવાની કઈ શક્તિ છે, એ અજ્ઞાન શક્તિ, અજ્ઞાન પોતાની જાત કોણ છે ભાન નહીં, એ ભાન થાય એવું છે ને. આપણે હું કોણ છું જાણતા જાણતા આપણે નીકળ્યા, જે આપણે કઈ સુધી આવ્યા કે પુનર્જન્મ સમજતા સુધી આવ્યા, એ લોકો પુનર્જન્મ સમજી રહ્યા, એટલે જયારે પુનર્જન્મ સમજી જશે ત્યાર પછી આ વાર પુનર્જન્મ હિન્દુસ્તાન એકલો જ સમજે છે. કે આમાં પુનર્જન્મ ને આખું લીક થયું. અજ્ઞાનતા ના હોય, કદાચ ભય હોય. ભય હશે, ભય તો બધે જ હોય. ભય વગર તો જયારે હું તમને આ રિયલાઈઝ કરી આપીશ ત્યાર પછી ભય નહીં હોય. એટલે ભય તો સાધુ સંન્યાસી બધા નહીં હોય. જ્યાં સુધી સાચા ભગવાન ને ઓળખતો નથી ત્યાં સુધી, કલ્પિત ભગવાન ને માને છે ત્યાં સુધી ભય. શું છે કલ્પિત ભગવાન? એટલે ભય જવો જોઈએ. અમારે જો 4 કલાક આવે ને તમારે ભય ભય બધું છૂટી જશે. શું કહ્યું? અને નબળી જવો છે તે સારે ગણું. પછી તમને સમજાશે કે સાચું ભગવાન ક્યાં છે. દાદા એમ કે છે કે નબળાઈ તો રહેવી જ જોઈએ. દરેક માં નબળાઈ અમુક હોય એને કારણે જ આ બધું થઈ રહ્યું છે. એમ નબળાઈ ને કારણે જ બધું થઈ રહ્યું છે ને. નબળાઈ જવી ના જોઈએ એમ કે એમનું કેવું એમ છે કે દાખલા તરીકે પૈસા કમાવાનો લોભ થયો એટલે એમ જો એમ એટલે એક નબળાઈ થઈ ને એ પણ એક નબળાઈ છે કે લોભ થયો એટલે લોભ ની નબળાઈ થઈ. તો જો એ નબળાઈ ના હોય તો પછી આ બધું ચાલે કેમ? ના એ નબળાઈ રહેવા દે છે એટલી આ ચાલવા જેટલી નબળાઈ રહેવા દે છે. આ ચાલવા જેટલી ત્યાં એનું ચાલે ને બધું. હા ખાવાનું બધું કરાય, બધું કરાય, ધંધો કરાય, બધું કરાય. હા સ્ત્રી જોડે સિનેમા જોવા જાય પણ તમે આખા આમાં રહેશો આખા અને એમાં આખા રહેશો. આ વિજ્ઞાન છે, આ વિજ્ઞાન જુદી જાતનું. કે કે એની એમ્બિશન બરોબર છે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે કે